સાચું હોય એટલે ફેલાય એવું માનવાને કોઈ કારણ નથી. તૂત પણ ફેલાતું હોય હોય અમુક સામાજિક પ્રવૃત્તિ હોય, મેડિટેશન ને નિર્વ્યસન કરવાનું તો એ બધું સમાજ ઉપયોગી હોય, પણ એને કલ્યાણને કાંઈ સંબંધ નથી. હવે એની આખી ફિલોસોફી તો ગધેડા સાંભળે તો તાવ આવી જાય. ગધેડું બિચારું કે હા ખોટું છે. એ લોકો શું છે બ્રહ્મા કુમારી પ્રજાપિતા વાળા, એ ભગવાન સર્વત્ર નથી. આપણે એકવાર ચર્ચા થઈ છે સર્વત્ર નથી, કારણ કે આ જાજરૂમાન કાદવ કીચડમાન દુરાચારી મનુષ્ય અને આ બધા પાપ કરતાઓમાં એમાં ભગવાન ક્યાંથી હોય? જાજરૂમાન ગટરમાન એમાં ક્યાંથી હોય? પાસે આપણે ઊભા નથી રહી શકતા. આ એની ફિલોસોફી જોવો, એમાં ક્યાંથી ભગવાન હોય? એટલે ભગવાન સર્વત્ર નથી. એટલે આ ભાઈ દિલ્હીમાં ન્યૂઝ રીડ થતા હોય ત્યારે દિલ્હીમાં કોઈક તો બેઠો છે ને, બેઠો છે કે નહીં? પછી એ ત્યાંથી યંત્ર દ્વારા એને મશીન ટેકનોલોજી દ્વારા આખા એ વિશ્વમાં એ ફેલાઈ જાય છે કે નહીં ન્યૂઝ રીડ કરવા વાળો? અને તમે જાજરૂમાં ઘણા લોકો ટીવી મૂક્યા હોય છે, બહુ લક્ઝરિયસ લોકો ને આપણે જોયા છે કે જાજરૂમાં ટીવી હોય. મેં કીધું આ તમે અહીં શું કામ મૂકો? તો કે ન્યૂઝ જોઈ લેવાય ને, આ બે કામ એક સાથે થાય. હવે જાજરૂ છે, ગંધારું છે, બધું છે, અને ગટર હોય, ગંદાતા એરિયા હોય, આ ઝુંપડપટ્ટી મુંબઈની હોય, આ બધી ગંદી ગલીચીઓમાં બધે એ દિલ્હીનો રેડર ટેકનોલોજી દ્વારા વ્યાપક છે કે નહીં? ત્યાં તમે ટીવી ઓન કરો દેખાય છે કે નહીં? આવે છે ને એક, આ માણસ પણ જો સર્વત્ર વ્યાપક થયો હોય તો એ ગંદો નથી થતો, તો નારાયણ કેવી રીતે ગંદો થઈ જાય? એ ક્યાં જાજરૂમાં દેખાય છે, અને છતાં એને એને કશું નથી. એને ગંધ આવે છે, દિલ્હી પરથી ફોન આવે છે, ભાઈ જાજરૂ બંધ કરો, અહીં ગંધ આવે છે. ક્યાં ઇન્ટરનેટ થી મેસેજ આવ્યો યાર તમે, ત્યાં શું કરો છો? આવ્યું કોઈને ફોન? કોઈ ફોન એ છતાંય નિર્લેપ છે, અને છતાંય છે ને ત્યાં, તો નારાયણ ને શેનો ગંધ વાળ અડે? અને બીજું તો પાછું શું કે એ આ બધા એના હૃદયમાં બેઠો હોય તો આવા પાપીઓને પાપ કરતા કેમ અટકાવતો નથી? હોય તો અટકાવે ને, એટલે નથી. આની ફિલોસોફી જો. એટલે તમે મોટા મોલમાં જાઓ, મોટા બિગ બજારમાં જાઓ કે મોટી કંપનીઓમાં જાઓ, તો ત્યાં સીસી કેમેરા લાગ્યા હોય છે કે નહીં? એ આમ એક એકની પાછળ તમે મૂત્રડીમાં જાઓ તો તમારી પાછળ કેમેરા હોય કે નહીં? હોય કે નહીં? તો ધીમા કેમ પડો છો? હોકારો કરો. હોય કે નહીં સીસી કેમેરા? આમ આમ નજર રાખતું હોય ને, તો એ તમને ક્યાંય ચોરી કરો બિગ બજારમાં ગમે તેમાં, એ કેમેરો તમને અટકાવે? રેકોર્ડિંગ કરે, અટકાવે જ્યારે કાઉન્ટર ઉપર નીકળો ને, એ આ ચોરના દીકરા ઉભરપ. એમ અત્યારે નારાયણ અંદર બેઠો છે, અટકાવતો નથી, કરી દીકરા, પણ જયારે મોત આવે ને ત્યારે અટકાવે. ઉભો રે, ઉભો રે. જાય છે ક્યાં ચોરતા? એમ બ્રહ્મા કુમારી આ પછી આવે. તમ કહા કી બાત કરતે હો, જરા સોચો. ન સોચ મે આયે તો હમસે પૂછો. ઇતની છોટી સી બાત સમજ મે નહીં આતી. વિજ્ઞાને તો આપણા શાસ્ત્રો ને ખુલ્લા કરી દીધા છે, સપોર્ટ કર્યા છે. કેટકાર શું નામની લિંક છે ભાઈ, મને તો આમ ખોવાઈ જવાય છો. હા, શું નામની લિંક કરી છે ભીષ્મ દાદાએ. બોલે છે ભીષ્મ દાદા, લખે છે વ્યાસજી મહારાજ, કચાસ શું હોય, સર્વોત્તમ વ્યક્તિઓ આ નિર્માણ કરી રહી છે. વિશ્વમ નમસ્કાર કરો, વિશ્વરૂપ પરમાત્માને નમસ્કાર, અણુ અણુમાં વ્યાપક એવા વિષ્ણુને નમસ્કાર. અને પછી કહ્યું વષટકાર, અટકાવતો નથી એમ લાગે છે ને, વષટકાર લખ્યું. વષટકાર નો અર્થ શું છે? વશમ કરોતી ઇતિ વષટકાર. બધાની ચોટલી એના હાથમાં, અણુણમ બેઠો છે એટલે જોઈએ નથી રાખતો, બધાની ચોટલી પકડીને બેઠો છે. એ જેટલું કહે ને એટલું જ થાય, એની મરજી વગર સૂકું પાંદડું આમથી આમ નથી થતું. તમને એમ લાગે છે ને વંટોળ જાય ને બધા હુંડલા માટે ઉડી ગયું? ઉડે નહીં, એની ઈચ્છા હોય તો જ ઉડે, કશું જ ન થાય. પણ સમજાય નહીં, જ્યારે ભક્તિ પ્રગટ થશે ને ત્યારે તમને સમજાય છે. સૂકું તણખલું એની ઈચ્છા વગર નથી ઉડતું, હલે નહીં. એ બાપાની તાકાત ઈચ્છા હોય તો જ હલે. બધાની ચોટલી પકડીને બેઠો છે, તમે જુઓ આ ભારતનું આપણું તો કેવું રામ ભરોસે હાલે છે ને, નેતાઓ તો બધું એનું કરવામાં પીડ્યા છે, કાં બાજવામાં પીડ્યા છે, અને કાં પછી આડાવાળા સીબીઆઈને એને કેસ ઉકેલવામાં પીડ્યા છે, કોર્ટમાં ધક્કા ખાવામાં પીડ્યા છે, કાં ભાવ વધારાને બધું એવું કરે, કાં બિઝનેસમેનો સાથે હાંધા દડા કરવામાં પીડ્યા છે, આપણું ધ્યાન કોણ રાખે છે? તમે જુઓ આપણને તો આ તાલિબાનો પાકિસ્તાનો બધાને આ બાજુ બધા જે બધાને આપણને તો ભૂ ભેગા કરી દેવા છે ને, હાવ ખલાસ જ કરી દેવા છે ને, પણ કેટલી વાર જાહેર કરી દીધું ભૂંઈ નાખવા છે, પણ છતાં આપણે બેઠા છીએ કેમ? વશમ કરો તી નારાયણના હાથમાં છે, એ થવા જ ના દે, જયારે થવા દેવું હોય ત્યારે એની ઈચ્છા હોય કે હવે આટલો ભૂકો કરો. કેમ શ્રીજી મહારાજે ન કહ્યું કે હવે અમારે કાળને આજ્ઞા કરવી છે, અમને હવે તમે એકાંતમાં રહેવા દો, અમે હવે હુકમ કરશું. બોલો મુક્તાનંદ સિંહ તમારું શું કેવું થાય? હે હવે આ થશે મહારાજ કહી લ્યો, એક એક પારો બધા પહેરી રાખો, જેને પહેર્યો છે ને એને કઈ નહીં થાય, વષટકાર એની ચોટલી બધાની હાથમાં, બધાના સર્વે નંબર યાદ, એક ખડનું તણખલું તમારા ખેતરમાંથી એની ઈચ્છા વગર ના જાય. એટલે દેશને ભૂસી જ નાખવો છે, પણ ભૂસાય છે? હા ખુલ્લું છે ને, આપણે તો જો ને ક્યાં બધા દરિયા ખુલ્લા, સિક્યુરિટી ઉપર ઉભો હોય એ દારૂ નશામાં, છતાંય કઈ નથી થતું. અરે નરસિંહ મહેતા કેવો ગજબનો લખ્યો કે જો આપણું ધાર્યું બધું થતું હોય બાપા, આ તો કૃષ્ણનું ધાર્યું થાય છે, નારાયણનું ધાર્યું થાય છે, આપણું ધાર્યું જો થતું હોય તો સૌ શત્રુઓને મારીને બધા મિત્ર જ રાખે, તમારે આમાંથી ગણાય ના દીંટ કાઢી નાખવા, પણ જાય એમ, તમારે એને ધર મૂળ ખોદી નાખી દેવો છે, રોટલાય નો રે, ખાવાનું નો રે, પહેરવાનું લુગડાય નો રે, એનું કાંઈ ના રે, એવું કરી નાખવાનું મનોરથ થતા હોય, પણ નથી તમે એનું કંઈ કરી શકતા. હે આ કોંગ્રેસ વાળાને ભાજપને હાવ પતાવી દેવી છે, ભાજપ વાળાને કોંગ્રેસને પતાવી દે છે, ઓલી બીજી છે સમાજવાદી એને બધાને પતાવી દેવા છે, પણ બધા બેઠા છે. કેમ? એ નારાયણ જેટલું થવા દે એટલું જ ન થાય બીજું. હા અતિશોક્તિ લાગશે પણ ન થાય. અને જેટલું ન ગમે એવું ક્લિષ્ટ કોઈ ઘટનાનું સર્જન થાય તોય નારાયણની ઈચ્છા હોય તો જ થાય, પરાત્પરની ઈચ્છા હોય તો જ થાય, ના થાય નહીં તો એવો એ વશમ કરો છે, વશટકાર. હવે તમે વશટકાર બોલો શું થાય તમને? હે તમે સુખે ભજન કરી શકો કે મારા ઉપર ગમે એટલા દુશ્મન ઝડપતા હોય તો શું, મારો બાપ બેઠો છે ત્યાં સુધી મને કોઈ કઈ ના કરી શકે, વશટકાર. મંત્ર બોલાતો હોય ઓમ વષટકારાય નમઃ, ઓમ વિશ્વાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વષટકારાય નમઃ, શું પૂજન થાય. તરત પછી લખ્યું ભૂત ભવ્ય ભવત પ્રભુ. ઓહો હો હો, ભૂત એટલે ભૂતકાળ, ભવ્ય એટલે ભવિષ્યકાળ, અને ભવત એટલે વર્તમાનકાળ. ત્રણેય કાળની ચોટલી જેના હાથમાં છે એવા પ્રભુને વિષ્ણુ દાદા કે નમસ્કાર કરે છે. ભૂત ભવ્ય ભવત પ્રભુ, ત્રિકાળની જેના હાથમાં ચોટલી છે, જે સ્વામી છે ત્રણેય કાળનો. એ પ્રથમના તમે જો 27મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે પૂર્વે જે જે ચમત્કારો ઐશ્વર્યો થયા છે, ચમત્કારો થયા છે, આજે થઈ રહ્યા છે, અને ભવિષ્યમાં જે જે થશે, એ સર્વનો કરતા તો મને મળ્યા એવા જે પુરુષોત્તમ નારાયણ તે જ છે. ભૂત ભવ્ય ભવત પ્રભુ, એવા નારાયણને નમસ્કાર. આ સૂર્યમંડળના ગ્રહમંડળને તમે આમ જુઓ તાજું બી નથી, અવકાશમાંથી કેટલું બધું ઉલ્કાઓ ખરે છે, ખોથા કાઢી નાખે. હવે ગુરુ ગ્રહને કેવી રીતે ત્યાં નારાયણે ગોઠવો છે કે મોટી મોટી બધી બધી ઉલ્કાઓ અનંત અને એવા અવકાશી પદાર્થો આવે, એ બધું ગુરુગ્રહ પોતાની તરફ ખેંચી લે, પૃથ્વીને સલામત રાખે. એ કોઈ આપણા કોઈ બાપુજી જઈને ત્યાં ગોઠવો છે? કોઈના ફાધરે વડવાય જઈને ગોઠવો છે? કેવો ગુરુગ્રહ, કેવો ગોઠવો બોલો? અવકાશી આવે બધું ગુરુ ખેંચી, યુગોથી ખેંચે છે, પૃથ્વીને સલામત રાખે છે. આ આયોજન કોનું? હે 23.5 ડિગ્રી ઉપર જે પૃથ્વીને ગોઠવી છે ને, ભલભળા વૈજ્ઞાનિકો ચક્કર ખાઈ જાય છે. 23.5 ડિગ્રી પૃથ્વી એમ નમેલી છે ને, એ આમ ફરે છે આમ, એ કળા અપરંપાર છે, એમાં ઋતુઓ બદલે છે, એમાં દિવસ રાત થાય છે, એમાં શિયાળો ઉનાળો અને સરસ મજાના ચોમાસાનો વરસાદ આવે છે. એ જો એમાં ફરી જાય ને બધું દબોઈ નમા થઈ જાય. હા કેમ તમારે જો આ પૂનમ આવે અને દરિયો કેમ તળિયેથી ઉખડે છે, ચંદ્રને લીધે. એ તો જગજાહેર વાત છે ને, હવે થોડો ચંદ્ર નજીક આવી જાય શું થાય, આપણે ગોચા ચડીએ ભાઈ? તો પછી વાત કરો છો એને બરાબર માપીના મેઝરમેન્ટ થી કોઈને રાખ્યું હોય છે? કળા રે અપરમ પાર એ વાલા એમાં પહોંચે નહીં રે વિચાર. વૈભવ જો ભૂત ભવ્ય ભવત પ્રભુ. પછી તરત કહ્યું ભૂત કૃત ભૂત ભૃત ભાવો ભૂતાત્મા ભૂત ભાવન. આ એક શ્લોકમાં નવ નામ છે. આગલી લાઈન પેલી લાઈન આપણે જોઈએ ટૂંકમાં ટૂંકમાં, પછી નીચે નામ આવ્યું ભૂત કૃત. ભૂત એટલે ઓલા પેલા પિચા પિશાચ ને જીન ને એ ખવીશ ને એ નહીં હો ભૂત. ભૂત એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ ચિત્ત અહંકાર 24 તત્વો એ બધાને સર્જન ક્યાં કેમ કે કાગબાબુએ જ કીધું ને કે માલુ આ પૃથ્વી ત્રણ પિંડો કર્યો એની રજ લાવ્યો ક્યાંથી છે આવી સરસ માટી? એ ભાઈ આ પૃથ્વીની આવી માટી મારો ઠાકોર લાવ્યો ક્યાંથી છે? ફાંફા ફળા મારે છે, આવી તો જડતી જ નથી, હજી સુધી જડી નથી. આપણા જ્યાં સુધી ઓલા સિલિન્ડર પહોંચે ત્યાં સુધી કે આ માટી તો મળતી નથી. કે આ માટીમાં જો સોનું પાકે, લોખંડ પાકે, રૂપું પાકે, ડાયમંડ પાકે, આરસ પાન પાકે, ગેસ પાકે, પેટ્રોલિયમ જુઓ તમે કેવું કેવું, કોલસા પાકે, પથરિયા કોલસા કેવું કેવું તમે જુઓ કેવું, અને પાછું શુદ્ધ પીવાનું કેવું કેવું પાણી, ખારું પાણી, મીઠું પાણી, મોડું પાણી, કડવું પાણી, જાત જાતના ટેસ્ટવાળું પાણી. અને પાણી માણસ રોજ 2 લિટર પીએ છે, 3 લિટર બહુમાં પીએ છે, આળસુના પીર કોઈ છે 1.5 લિટર જ પીતા છે, અને કોઈ બહુ પીધોડકા હશે તો 5 લિટર પી જતા છે. પણ 5 જ લિટર પાણીથી વધારે તો ન જ પી શકો ને. પણ તમે પેટ્રોલ તો એક માણસ ગાડી રાખે દિવસમાં ઓછામાં ઓછું 10 લિટર તો પી જ જાય છે. તો આટલા બધા માણસોના વાહનો એ પેટ્રોલ નીકળે છે ક્યાંથી, કોણ બનાવે છે? આ દરિયામાંથી આટલું મીઠું કાઢી લઈએ છે તો દરિયો તમે ચાખો ત્યારે એટલો ને એટલો ખારો ને ખારો. 24 તત્વ જે જળ છે એ બનાવનારો પણ પ્રભુ છે. અને જીવ પ્રાણી માત્ર આ બધાના પિંડ ઘડ્યા છે, મનુષ્યના, ગાયના, ભેંસના, ઘોડાના, એની ડિઝાઇન કેમ કરી છે, એને કેમ આડા, કોઈને ઊભા, કોઈને ત્રેખડિયા, કોઈને આમ ને કોઈને ઊંધા લટકે ને કોઈને અવળા લટકે ને કેવા કેવા. મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, અરે દેવતાઓ, ગંધર્વો, ઓહો એ વિરાટ પુરુષ, એ પ્રધાન પુરુષો, એ મૂળ પુરુષ, અક્ષર મુક્તો, આ બધા, આ વૈભવ બધાનો. યતો વા ઇમાની ભૂતાની જાયંતે, આ બધું એમાંથી નીકળે છે. અને ભાઈ આવું એક બ્રહ્માંડ થોડું છે, અનંત બ્રહ્માંડ. તો આ આ કેવો મેજિશિયન છે, સ્ટેજ ઉપર એક મેજિક કરતો હોય મેજિશિયન તો એક બોક્સ હોય, એ બોક્સમાંથી આમ તમે નથી જતા બધા જાદુગર, છત્રી કાઢે ને આ લાકડી કાઢે, રૂમાલ કાઢે, પીછા કાઢે, ફૂલ કાઢે, ફ્લાવર કાઢે, ફલાણું કાઢે, આ કાઢે, સકલી કાઢે, મોટું કાઢે જ રાખે, પેટી નાની હોય પણ વૈભવ કેટલો કાઢે. એમ આટલા બધા બધા વિવિધ ભરેલા બધા ભૂત પ્રાણીઓ આ બધું જે કાઢે છે, સૂર્ય, ચંદ્રો, નક્ષત્રો, ગ્રહ, નિહારિકાઓ, આ બધું એ કાઢનારો ઠાકોરજીને પાસે એવું કયું મેજિક બોક્સ છે કે એમાંથી કાઢીએ જ રાખે છે અને એ પોતાના શરીર રૂપ પ્રકૃતિમાંથી કાઢે છે. ઓહો એમાંથી પ્રગટ થાય છે, એ સમાવીને બેઠા છે ને, કેવો મોટો મેજિશિયન. નીકળે જ રાખે, નીકળે જ રાખે, નીકળે જ રાખે, અંત જ નહીં. બધા જ દે જડ ચેતન આખી સૃષ્ટિ એનો સર્જક ભગવાન છે, એવા ભૂતકૃત ભગવાનને હું નમસ્કાર કરું છું. પછી કર્યું એટલું નહીં, ભૂત ભૂત એ બધાનો પાછો ધારણ કરનાર છે, બધાને જાળવે છે, પાછું સર્જન કરીને રેઢા નથી મૂકી દેતા, બધાને પાછા જાળવે છે. અરે આપણે સમજાય એવી વાત કરીએ તો બધા જીવ પ્રાણીને ખાવાની વ્યવસ્થા કેવી ગોઠવી, આપણી એક માખી ખાઈ જાય તો ઉલટી થઈ જાય, બગલો આખો દિવસ માખીઓ જ ખાય એને કાંઈ ના થાય, માખીઓ જ વીણે. કેવી ગોઠવી બધાની આ ભૂતભૂત બધાનું પોષણનું કેવું કર્યું. હું છે ને 8-10 દિવસ પહેલાં રૂમમાં બેઠો હતો, તે રાતનો ભાગ હતો. આ તમે જુઓ, મને આશ્ચર્ય થયું. તે હું બેઠો હતો, 11:30 થયા હતા, સાવ નાનું ગરોળીનું આટલું, બસ આ 1.5 વેઢાનું ગરોળીનું તાજું બચ્ચું એ આંટા મારતું. ભૂખ તો થઈ ગઈ, ભૂખ લાગી હોય એટલા માટે ભરતું હોય. હવે રૂમ પેક હોય એમાં કાંઈ તમને અત્યારે પછી એવી સિઝન નહોતી, બહુ મચ્છરિયા જડી જાય, કાંઈ જડે નહીં. અને એ બિચારું આમાં ખાખો કળા કરે. મેં કીધા ભૂખ્યું તો થયું છે પણ આપણું દીધેલું તે કાંઈ ખાય નહીં. મેં કીધું આ શું ખાશે, આ હું જોઈ રાખું, વાય વાય ફરું, મારે જોવું છે આ શું કરે છે એમ. ત્યાં ભાઈ રાતના 11:30 માથે 5 મિનિટ થઈ, રૂમ બંધ છે, એક ખાલી જાળીવાળું બારણું છે. તમે માનશો સાહેબ, માનશો મધમાખી કોઈ દી રાતે ઉડે? મધમાખી કોઈ દી રાતે ઉડે? એક મધમાખી ઉડતી ઉડતી બારણાની નીચેથી અંદર આવી, મગજમેટ થઈ ગઈ છે, ગાંડી થઈ જશે, કોણ જાણે શું, એને ચહકી ગયું. ઉપર છે બારીને બીજે માળે, ઉપર મધપૂડું દિવાલમાં છે, પણ ત્યાંથી કોણ જાણે રાતે 11:30 એને ટૂર પકડી લે. અને એ ત્યાંથી ગોથા ખાતી ખાતી બારણે અંદરથી નીચેથી અંદર આવી, બહારથી અંદર આવી, અને પાછી પેલી ગરોળી ફરતી હતી એની બાજુ ગઈ. હું જોઈ નાખું, આ નારાયણ જ બધાને ખાવા આપે છે, પણ જોવો તમે, જોવો લ્યો. અને જેવી ઓલા નજીક આવી, ઓલા ગરોળિયા ને બચાવી પકડી લીધી, એક પૂરું થઈ ગયું, અને 12 કલાકનો ખોરાક પૂરો, નિરાંતજીને હોઈ ગઈ. લ્યો બોલો ખાવાનું કેવું આપે છે. આપણે લક્ષ્મીજીની વાત કરી ને, ડાબલીમાં કીડી પૂરી ને પછી ચોખાનો દાણો ચાંદલાનો પડી ગયો, આ બધા આ તો નજરે જ જોયું. મેં કીધું મધમાખી રાતે 11:30 એના બાપનું શું ફાઇટ્યું છે તાવે, તો આનું પેટ ભરવા માટે નારાયણ શું શું કરે છે કહો. ખવડાવ્યું એને, લ્યો બોલો, બધા એને ધારણ કરે છે, કરતા એ છે આ સૃષ્ટિને, એનો કરતા એને નમસ્કાર કરે, એને ભરણ પોષણ કરનાર એને નમસ્કાર કરે. ઓહો કેવું બધું ભરાયું છે. જાયસી કવિ થયા, તમને આમ ગમે એવી સરસ વાતો. જાયસી કવિ, જાયસી કવિ મૂળે આ જે ચોપાઈ છે ને રામચરિત માનસમાં, એ મૂળ રચયિતા જાયસી કવિ, પછી તુલસીદાસજીએ એને લીધી અને રામાયણમાં રાખી. ચોપાઈનો જે બંધારણ કરનારો મૂળ કવિ જાયસી. હવે જાયસી કવિ કદરૂપા બહુ હતા, એક આંખ થોડી પેલી, ચહેરો બહુ શ્યામ કલુટો, ખરબચડો, ગમે નહીં તમને, પણ પ્રતિભા તો ભાઈ પ્રતિભા જ છે ને. એટલે કવિઓ હોય, રાજદરબાર હોય તો જાયસી કવિનો વટ પડે, એટલે એ તો આવે જ, રાજાઓ જ આમંત્રણ આપે, પણ એનો ચહેરો છે ને તમને ગમે નહીં. તે એકવાર આવી રીતે કોઈ રાજા ને મહારાજ ત્યાં કવિ સંમેલન ને બધા વિદ્વાનો બધા બેઠાયેલા હશે, ને એમાં જયસિંહ કવિ આમંત્રણો છે, આ બધા બેસી ગયા છે. જયસિંહ કવિ આવ્યા, આવ્યા તો જેને સાવ પહેલી વાર જોયા હોય તો એને વિચિત્ર લાગે ને કે ઓહો, આપણે તો માનતા હતા કે જયસિંહ કવિ એટલે બહુ પ્રતિભાવંત ને કેવા કે આમ હાલતા છે, તો તેજના શેરડા પડતા છે. હવે આ આવ્યા બિચારા, તો આ રૂપ કુરૂપ કા કદરૂપા સાવ, અને આ પેલા શ્યામ કલુટા ને ખરબચડો ચહેરો એવો, તે જયસિંહ કવિ જેવા આવ્યા એટલે દાંત કાઢ્યા બધા હસ્યા. જયસિંહ કવિ કઈ બોલ્યા નહીં, પણ બધા હસી લીધું ને. પછી કવિ ઊભા થયા, બોલ્યા, પૂછ્યું કે હું આવ્યો ત્યારે તમે બધા હસ્યા, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, કે તમે ઘડાને હસ્યા કે કુંભારને હસ્યા? તમે ઘડાને હસ્યા એટલે મારા પિંડને, એ ઘડો છે અને ઘડનાર તો નારાયણ છે, તો મને એ જવાબ આપો, તમે ઘડાને હસ્યા કે કુંભારને હસ્યા? મને ખબર છે તમે જવાબ નહીં આપો, પણ હું જ કહીશ, તમે ઘડાને હસ્યા છો, એટલે તમને એમ છે કે અમે નિર્દોષ છે, પણ તમે નારાયણની મસ્કરી કરી છે, યાદ રાખજો મિત્રો. કેમ કે ઘડો ક્યારે સ્વતંત્ર નથી હોતો પોતાનું નિર્માણ કરવા માટે, કુંભાર જેમ ઘડે એવો એને ઘાટ આવતો હોય છે, માટે આખરે તો નિંદા નારાયણની થાય છે, બીજા કોઈની થતી નથી. ઘડાની નિંદા કરો એટલે કુંભારની નિંદા થાય કે શું આવા ઠીકરા જેવા બનાવતો છે એમ. કાલુ કલુટો મને જોઈને તમે જે હસો છો, પણ એ બનાવનાર નારાયણ જે કુંભકાર છે એની તમે મસ્કરી કરી છે, માટે આજ દિવસ પછી ક્યારેય આવું ના કરશે. ભૂત ક્રોધ ભૂત ભૂત અને ભાવાય નમઃ. આહ, જો આગળથી તો શાસ્ત્રાર્થ તો ગજબ શરૂ થઈ જાય છે, શાસ્ત્રો ઠલવાતા જાય છે આમાં તો. પણ આ ભાવાય નમઃ, ભાવ જે લખ્યું ને, મંત્ર આપ્યો ને, નામ આપ્યું ને, ગજબ. ભૂસત્તાયામ ભૂ પ્રાપ્તો વધ્ય જ જાઓ, તમારે જે અર્થો કરવા, વિદ્વાનો ગોથા ખાઈ જાય. વિષ્ણુ સહસ્ર નામમાં વિદ્વાનો અર્થ કરવામાં ગોથા ખાઈ ગયા છે. સંતોષ થાય એવું નથી આપી શકતા. એવું છે આમાં. શંકરાચાર્ય જે આના ઉપર ભાષ્ય લખ્યું છે, એક એક મંત્રને સમજાવવાની કોશિશ કરી છે. રામાનુજાચાર્યના પરાશર ભટ્ટ, એમણે ભગવદ્ ગુણ દર્પણ નામનું ભાષ્ય લખ્યું છે. ખોવાઈ જવાય. ભાવ, ભાવનો અર્થ શું કરો? ભાવનો અર્થ 5 રૂપિયા 15 રૂપિયા એ ભાવ. સંસ્કૃતમાં અર્થ છે ભૂ સત્તાયામ. ભૂ પ્રાપ્તો કરો પાછું બીજું જ આખું શરૂ થાય. ભૂ સત્તાયામ એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. ના સતો વિદ્યતે ભાવો, ગીતામાં કહ્યું છે. ભાવ એટલે અસ્તિત્વ. આ અસ્તિત્વને નમસ્કાર છે. કયું અસ્તિત્વ? નારાયણ. એ ભાવાય નમઃ. કેવો છે એ? એ સતત અસ્તિત્વ છે જ એનું. એનું એક્ઝિસ્ટન્સ ક્યારે નહોતું? નારાયણ પહેલા નહોતા, પછી નહીં હોય એમ કોઈ કહી શકશો? છે છે ને, એવા નારાયણને નમસ્કાર છે. ભાવાય નમઃ. અને બીજું, બીજો અર્થ જો ભાઈ, આમાં છે ને ઘણા બધા આપણે અર્થો કર્યા, એ કઈ તમે પુસ્તકમાં વાંચો તો મળી જાય એવું નથી. હું તો ઠાકોરજી પાસે બેઠો ને એમને કીધું, તમે હુજાડો એવું બોલો, એમણે જે હુજાડ્યું એવું તમને કહું. એટલે અસ્તિત્વનો બીજો અર્થ, આખું બ્રહ્માંડ સર્જ્યું, એમાં જીવ પ્રાણી માત્રનો સર્જ્યા, દેવતાઓનો સર્જ્યા, ગંધર્વોનો સર્જ્યા, ઈશ્વરોનો બધા એને રમતા મૂક્યા, એ બધાનું જે અસ્તિત્વ છે ને એ નારાયણના હાથમાં છે, એવા નારાયણને નમસ્કાર છે. અગ્નિ બાળી નાખે કે નહીં? પણ એ સત્તા કોની છે? જળ બધાને વહાવી દે ને, દરિયા ભેળું કરી દે ને, પણ એ સત્તા કોની છે? લાગે જળ દેવતાની ના, વાયુ બધાને ઉડાડી નાખે ને વંટોળીઓ ચડ્યો હોય તો, એ લાગે શક્તિ વાયુદેવની ના, છે કોની? નારાયણની. એવી જેનાથી આ બધાનું અસ્તિત્વ ટક્યું છે, એવા નારાયણને નમસ્કાર છે. હવે આમાં કોઈ દેવતાઓ હાંધણમાં ના આવે ભાઈ, આ જાણ્યા પછી છે ને નારાયણ સિવાય બીજો કોઈ ગમે નહીં. એટલે ભાગવતમાં કહ્યું છે, બહુ ચોખ્ખું પણ સમજાવે તો ને બધા, અરે દેવતાઓ પણ જ્યારે નારાયણનું અર્ચન પૂજન અને ભક્તિ કરે છે ત્યારે દેવતાઓ તૃપ્ત થાય છે. એ સમયે દેવતાઓ તૃપ્ત નથી થતા, એને અધૂરું પડે છે. હવે આમાં જે પછી ગામને પાદર લાલ પીળો પથ્થરો રંગીન બેઠા હોય, એને તો નારાયણનો વૈભવ ક્યારે સમજાવવાનો હોય? તો તમે વિચાર તો કરો, ત્યારે આપણે ભાગ્યશાળી છીએ કે નારાયણનો આશ્રય આપણને મળે. લાલ પીળો પથ્થર રંગીન બેડા જીરે લાખા એ વાર વાર વરસે મારા ગુરુજીએ લીધી રે હંબા. ક્યાં ભાઈ આમાં હાંધણમાં આવે. દેવતાઓએ દાનવો ઉપર વિજય મેળવો, પછી મિજલસની પાર્ટી રાખી, તમે રાખો ને એમ રિસેપ્શન પાર્ટી રાખી, મિજલસ રાખી, તો બધા દેવતાઓ હાજર છે. એ ઉપનિષદોમાં એમાં બધી કથાઓ છે. એને ગર્વ થઈ ગયો ઇન્દ્ર મહારાજ સહિત આ બધા દેવતાઓને, કે આપણે જીતી ગયા, આપણે જીતી ગયા, આપણે જીતી ગયા. જીતી રેફરીની ભૂલથી સ્પેન જીતી જાય ને પછી કે અમે જીતી ગયા, અમે જીતી ગયા. આ આવું બધું છે. એટલે આ દેવતાઓ પછી બહુ બહુ ખુશ થઈ ગયા, આપણે જીતી ગયા, આપણું કામ છે. એ વખતે યક્ષ રૂપે નારાયણ પ્રગટ થયા એની સામે. અને તેજ દેદીપ્યમાન, એટલે બધા જોવા મળ્યા તેજ ઝાંખા પડે એવું તેજ પ્રગટે એમાંથી. એટલે કીધું કે ભાઈ આ કોણ છે જરા તપાસ તો કરો. એટલે તરત અગ્નિદેવ ઉભા થયા, હું લઈ આવું પરિચય હમણાં પૂછ્યા. હું અગ્નિદેવ આવ્યા એટલે કે નહીં નમસ્કાર નહીં કાંઈ, કોણ છો તમે? તો સામે યક્ષ પુરુષ કે તમે કોણ છો? અરે હું સ્વયં અગ્નિનારાયણ છું, નથી જાણતા? ના હું નથી જાણતો. તો તમારી તાકાત શું? તાકાત શું? આખા બ્રહ્માંડને બાળીને ભસ્મ કરી નાખું ફૂંક મારીને. એમ બ્રહ્માંડનું રેવા દે, અક્ષરૂપ એક તણખલું સૂકું ઘાસનું આવે નથી, બગીચામાં તમે ઘાસ કાઢી નાખો પછી એમાં એક તણખલું નીકળે, એક તણખલાનો 4 ઇંચ જેટલો ટુકડો લઈ અને સામે મૂક્યો, લ્યો આને બાળી નાખો. તો હું માનું કે તમારા તાકાત છે. અગ્નિદેવના ગોલોફા હોજી ગયા, હથિયારો ઘસે, હાથ ઘસે, પગ પછાડે, અગ્નિ જ પ્રગટના, અગ્નિ પ્રગટના જ્વાળાઓ નીકળે, તણખલું એમને. અગ્નિદેવ થાકીને પાછા ગયા. વરુણદેવ આવ્યા, કોણ છો? તો તમે કોણ છો? હું વરુણ. તો તમારું શું? બધાને વહાવી દો, બ્રહ્માંડને બોળી દઉં એમ, આને વહાવી દો. વાયુ આવ્યા, બધાને ઉડાડી દો, આને ઉડાડી દો. બધા પાછા ફર્યા. પછી ઇન્દ્રને ભાન થયું, કાંઈ કોઈ સામાન્ય નથી. અને પછી ભગવાન પ્રગટ થયા છે અને કહ્યું, આ તમે આ જે વિજય છે ને એ વિજય તો મારે લીધે થયો છે, અને તમે અહંકાર શું કરો છો? બધો સત્તા અગ્નિની દાહકતા, વાયુની વહનતા, જળની શીતળતા, એ બધી જેને આધારે છે એવા નારાયણને નમસ્કાર છે. પછી આવ્યું ભૂતાત્મા. બધાનો જે આત્મા છે, આત્મા આપણો આમાં આત્મા બેઠો એમ કે આપણે બધાનો જે આત્મા છે, યશ્ય અક્ષરમ આત્મા, યશ્ય આત્મા શરીરમ, યશ્ય અક્ષરમ શરીરમ, યશ્ય પૃથ્વી શરીરમ, યશ્ય જલમ શરીરમ, આ બધું એનો શરીર છે અને નારાયણ એનો આત્મા છે. બધાનો પ્રાણ એ છે. અને છેલ્લું નામ આ શ્લોકનું, સ્તોત્રનું નહીં, ભૂત ભાવના. ભૂત એટલે ભૂત પ્રાણીઓ, ભાવના એટલે ભાવયતી, વર્ધયતી, વર્ધયતી એટલે વિકાસ કરે. બધા જીવ પ્રાણી માત્ર ને ભગવાન એને પ્રગતિની ગતિ આપે છે. સીધા સાદા અર્થમાં કહી દઉં ટૂંકમાં કે ભગવાન બધા જીવ પ્રાણી માત્રનું રૂડું જ કરે છે. સતત રૂડું ભલું કરનારા અને ભલું ઈચ્છનારા એવા નારાયણને નમસ્કાર. દુઃખ આપીને પણ નારાયણ આપણું ભલું કરે છે, લખચોરાશીમાં નાખીને પણ ભગવાન આપણું ભલું કરે છે, નરકમાં લઈ જઈને પણ ભગવાન આપણું ભલું કરે છે, એવા નારાયણને હું નમસ્કાર કરું છું. જો એક જણો છે ને, થોડુંક જ છે, એક જણો એને જુવાન જોયો છે, 17-18 વર્ષનો. એટલે એને દોસ્તાને કે મને કંઈક બેસવા ગયો છે, પછી એમને દૂધ આપ્યું પીવા માટે. કપ આવે, વાત સાંભળજો, એ દૂધ કપ ગરમ ગરમ આપ્યું. પછી હવે શહેરની સિસ્ટમ એ પ્રમાણે પછી અલગથી ખાંડ નાખે, એટલે ચમચી ભરીને એમાં એના કપમાં ખાંડ નાખી. છોકરો તો ઘરે એની મમ્મી જ્યાં દૂધ બનાવી દેતા હોય પીતો હોય, હવે અહીંયા તો આખી રીત જુદી હોય આજના સિસ્ટમ પ્રમાણે. તો દૂધનો ભરેલો ગરમ કપનો દૂધ આવ્યો, પછી એક્સ્ટ્રા લઈ અને અલગથી એને ચમચી ભરીને સરસ મજાની ખાંડ નાખી, એટલે છોકરો પછી પીવા માંડ્યો. એક ચમચી ટોચની ભરીને નાખે તો દૂધ તો ગળ્યું તો થઈ જ જાય, પણ એને ચાખ્યું ને તો દૂધ એને મોળું લાગ્યું. એટલે છોકરાને થઈ ગયું કે ખાંડને બદલે કંઈક 100% કંઈક બીજું નખાઈ ગયું છે, કંઈ એક ચમચી ભરીને ટોચની ભરીને નાખે ને એક નાના કપમાં ખાંડ નાખે અને છતાં દૂધ ગળ્યું ન થાય, એનો અર્થ શું? પણ શરમ નો માર્યો, વિચારો કઈ બોલી શક્યો. વાત સમજો, બોલ્યો હતો તો અલગ વસ્તુ છે, પણ હવે સાવ શરમાળો, એટલે એમને પીવા જ માંડે. જે હશે બીજું શું, હવે કાંઈ નહીં, પી જાઓ ને, કીધું છે. પણ એને થાય કે મીઠું સોલ્ટ હશે તો ખારું નથી લાગતું અને ગળ્યું નથી લાગતું. તો આ શું, પણ એમ પી ગયો, પીતો ગયો. એમાં છેલ્લો ઘૂંટડો વધ્યો, આને ગળ્યું મધ જેવું લાગ્યું, કેમ ખાંડ બધી તળી હતી. હવે એને હલાવી નહીં, જો હલાવી હોત તો ગળ્યું મત થઈ જાત ને. એમ આપણે ભગવાન નારાયણનું મતલબ સીધે સીધું નિશાન તાકો ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીએ છીએ, પણ આ જે વિષ્ણુ સહસ્ત્ર છે ને, એ ખાંડ ગોળે છે, જો ગોળી નાખો તો મીઠાશ તમને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ની મીઠાશ આવે. આ ગોળીએ છીએ કે કોણ છે સ્વામિનારાયણ, એને આ ઘૂંટીએ છીએ. ખાંડ છે પણ તળીએ પડી છે. આ વિષ્ણુ સહસ્ત્રની જે આપણે ચર્ચા કરીએ છીએ, પાઠ કરીએ છીએ, એ સ્વામિનારાયણ કોણ, કોણ પરાત્પર પુરુષોત્તમ નારાયણ, એની આપણે આજે થોડી કરી, એ થોડી ખાંડ ઘૂંટી, એ જેટલી હજાર સુધી ઘૂંટો, ઓહો હો મીઠાશ થઈ જાય. એટલે ભાઈ હું શું કહું છું, ઘણા લોકો શું કહે છે કે ભાઈ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અને એકવાર સ્વામિનારાયણ બોલો સરખું. એટલે આપણે સ્વામિનારાયણ એકવાર બોલી લીધું એટલે પછી આ કંઈ કરવાનું નહીં, સહસ્ત્ર નામની કોઈ જરૂર નહીં, એકવાર સ્વામિનારાયણ બોલો. હું એમ કહું છું ભાઈ, એમ કહું છું કે આવી રીતે તમે આ સહસ્ર હજાર નામને હમણાં કહ્યું ને, એમ તમે ઘૂંટી ઘૂંટીને તમે અર્થથી એને મમળાવો અને પછી એકવાર સ્વામિનારાયણ બોલો મહિમાથી ભરીને, તો એક સ્વામિનારાયણ નામ ઉચ્ચારો બરાબર 10,000 સ્વામિનારાયણ નામ બોલ્યા બરાબર, આમ તૃપ્તિ થઈ જાય. એટલી તૃપ્તિ થઈ જાય કે હું કોનું ભજન કરું છું, હું કોનો છું, મને એ મારા સ્વામિનારાયણ કેવા છે, અને પછી મસ્તક નમે. શું વાત કરો, આટલા આપણે નવ નામ જોયા તોય તમે જુઓ હે કોણ છે એ સ્વામિનારાયણ, ત્યારે તો જે આમ નામ આમ દરિયો છો, હજાર નામનો દરિયો છે, શું શું એનું વર્ણન થાય. આમાં ક્યાંય વિષ્ણુની ખાલી વાત આવી, પરાત્પર નારાયણની આપણે જેને ભજીએ છીએ એની વાત આવે છે. એ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું કે વિષ્ણુ સહસ્ત્ર નામનું પુરસ્ચરણ કરવું, અને પુરસ્ચરણ કેવું છે, મન વાંછિત ફળને આપનારું છે. પોતે સાઈન કરીને કહે છે, તમારી મનમાં જેવી ઈચ્છા હોય એવી ઈચ્છા પૂરી કરી દેવામાં સમર્થ છે આ વિષ્ણુ સહસ્ત્ર નામ. પુરસ્ચરણ કરો, એટલે પુરસ્ચરણ એટલે 1100 પાઠ કરો એટલે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામનું પુરસ્ચરણ થાય. 1100 પાઠ કરો એટલે, પણ હવે એ 1100 પાઠ અને પછી એમનું શું શું થાય એ આજે કહી શકાય એટલું આપણી પાસે ટાઈમ રહ્યો નથી. એ વિષ્ણુ સહસ્ત્રનું થોડું હજી એ નામનો જે હવે મહિમા છે ઘૂંટવાનો, અને એનો એ હવે તમે આવતે શુક્રવારે આપણે લઈશું. આટલું આજે પૂરું, બાકી મહિમા જેટલો કયો છે એને હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપો ને, ત્યારે મમળાવતા મમળાવતા ભજન કરજો, આપણો બેડો પાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.